એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદે સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણીં ચ હસિતં યસ્યાસ્તિ વે મંગલં નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં ૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયામંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ નારાયણદાસજી સ્વામી, એમને સાધુ થવા માટેની રજા મળી. બાલમુકુંદાસજી સ્વામી, એમને ન્યાયાધીશની સમક્ષ અર્જણ ભગત વતી રજૂઆત કરી. બધા સર્વ સંમત થયા. છેલ્લે બધાએ રજા લઈ અને બાલમુકુંદાસ સ્વામી અર્જણ ભગતને લઈ પાછા જૂનાગઢ આવ્યા. સાત સાત વર્ષથી સાધુ થવાની તાલાવેલી, રજા મળે નહીં, અને હવે રજા મળી ગઈ એટલે વિક્રમ સંવત 1931ની સાલમાં રામનવમીના સમયમાં વર્ષમાં બે વખત દીક્ષાઓ અપાય. એક કાર્તિકી સમયમાં દીક્ષા અપાય અને બીજી ચૈત્રી સમયે રામનવમીના સમયની અંદર એકાદશીએ દીક્ષા અપાઈ. હમણાં પ્રબોધિની એકાદશી ગઈ ત્યારે મહારાજશ્રીએ સંતોને દીક્ષા આપી. આપણા ગુરુકુલના 4 સંતોને દીક્ષા આપી. એવી રીતે ચૈત્રી સમયમાં એકાદશીના દિવસે બીજી વખત દીક્ષા અપાઈ. સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી અર્જણ ભગતને સાથે લઈ અને આ ચૈત્રી સમયમાં વડતાલ પધાર્યા. અને આચાર્ય મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજ એમના વરદ હસ્તે અર્જણ ભગતને દીક્ષા મળી અને સાધુ નારાયણદાસજી સ્વામી એવું નામ પાડ્યું. આમ ગણીએ તો સાધુ માટે આ બીજો જન્મ કહેવાય. બ્રાહ્મણને જ્યારે દીક્ષા મળે એટલે કે ઉપનયન સંસ્કાર મળે તો જનોય સંસ્કાર છે એમનો બીજો જન્મ કહેવાય, એટલે દ્વિજ કહેવાય. બે વખત જેમનો જન્મ થાય છે, એક શારીરિક રીતે અને બીજો એક જ્ઞાનની રીતે જન્મ થાય છે. એ હા, એટલે જેમને જેમને જનોયનો અધિકાર છે એ બધા જ દ્વિજ કહેવાય. ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ પણ દ્વિજ કહેવાય. સંતોને ભાગવતી દીક્ષા મળી એટલે એ પણ એમનો બીજો જન્મ છે. અને પૂજ્યપાદ ગુરુ મહારાજ આપણા માટે કહે છે કે જીવનમાં બે દિવસ છે મહત્વના, એક આપણો જન્મ દિવસ અને બીજો દિવસ કે જ્યારે આપણને એ જ્ઞાન થઈ ગયું કે આ જન્મ શા માટે મળ્યો છે, એ દિવસ મહત્વનો. જે દિવસે આપણને ખબર પડી ગઈ કે આપણો જન્મ છે એ ભગવાનને મેળવવા માટે થયો છે, તે દિવસે આપણો બીજો જન્મ, કારણ કે જન્મની સાર્થકતા સમજાઈ ગઈ ને. એટલે અહીંયા સદગુરુ નારાયણદાસજી સ્વામી એમને દીક્ષા મળી, નવો જન્મ થયો, 25 વર્ષની ઉંમર છે. દીક્ષા પ્રાપ્ત કરી અને તરત સ્વામી હરિકૃષ્ણ મહારાજની પાસે ગયા અને 51 દંડવટ પ્રણામ હરિકૃષ્ણ મહારાજની આગળ કર્યા સ્વામીએ. બાલમુકુંદાસ સ્વામી પછી એમને લઈ અને નંદ સંતોની પાસે લઈ ગયા, કારણ કે 1931 સાલમાં ઘણા બધા નંદ સંતો હતા, અદ્ભુતાનંદ સ્વામી વગેરે ઘણા સંતો હતા. અને અર્જણ ભગત પણ 6 મહિના પહેલાં રોકાણ હતા, પમા ભગતની સેવા કરી, એટલે સંતો પણ અર્જણ ભગતને ઓળખે અને અર્જણ ભગતને બધા સંતોના આસનની ખબર. બાલમુકુંદા સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોની પાસે લઈ ગયા. નારાયણદાસજી સ્વામી એ નંદ સંતોને દંડવટ પ્રણામ કરી અને આશીર્વાદ લીધા. બધા સંતો ભક્તો ખૂબ રાજી થયા. બધાને એમ થયું કે ભગત બહુ સેવાભાવી છે, શ્રદ્ધાવાળા છે, મહિમાવાળા છે, અને રજાનું કેટલાય સમયથી પત્તું નહોતું અને આ વખતે પતી ગયું અને સાધુ થયા, એટલે બધા ખૂબ રાજી થયા. ત્યાંથી પછી બાલમુકુંદા સ્વામીને સંતમંડળની સાથે નાણીદાસ સ્વામી એ ડભાણ, જેતલપુર, અમદાવાદ, મૂળી આ બધાય મંદિરોમાં દર્શન કરતા કરતા ગઢડા થઈ અને જૂનાગઢ પધાર્યા. નવા સાધુ એટલે સહેજે સંતો છે એ પાસે બેસારે બે ચાર વાતચીત કરે, અને જ્યારે શરૂઆત હોય ને ત્યારે તો જે દ્રઢતા થઈ ગઈ ને જે નિર્ણય લેવાઈ ગયો એ કાયમ રહે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે સત્સંગમાં આવતા જેવું અંગ પડે એવું કાયમ રહે છે. એટલે જૂના સંતો એવી ખેવના કરતા કે નવા મુમુક્ષુ પાર્ષદ હોય અને એમને જ્યારે દીક્ષા લીધી હોય ત્યારે શરૂઆતની અંદર જે વેગ હોય ભગવાનને પામવાનો, એમાં જ એટલા બધા સારા સંકલ્પો કરાવી દે, એવી સારી ભાવનાઓ બંધાવી દે કે એમનું અંગ છે એ આખે આખું ભગવાન સ્વામિનારાયણ અને સંતો રાજી થાય એવું થઈ જાય. નારાયણદાસ સ્વામી જૂનાગઢ આવ્યા એટલે રીતભાત બધી શીખવવાની ચાલુ થાય. પાર્ષદ હોય ત્યારે થોડું અલગ હોય, સાધુ થાય એટલે થોડું વધારે આવે, એ બધી રીતભાત ચાલુ થઈ. એમાં યોગેશ્વરદાસ સ્વામી અને સદગુરુ બાલમુકુંદાસ સ્વામી આ બંને સંતોએ નારાયણદાસ સ્વામીની પ્રારંભિક અવસ્થામાં ઘડતર ખૂબ કરેલું. એક દિવસ યોગેશ્વરદાસ સ્વામીએ નારણદાસ સ્વામીને પાસે બેસાડીને કહ્યું, સાધુરામ, એ સાધુની દીક્ષા સ્વીકારી અને ભગવા કપડાં પહેર્યા એટલે આપણા ઉપર ખૂબ મોટી જવાબદારી આવી હો. આમ તો આ બહુ નાનકડી ઘટના છે, કલાક બે કલાક દીક્ષાનો કાર્યક્રમ ચાલે અને સફેદ કપડાં ઉતરી જાય અને ભગવા કપડાં પહેરાઈ જાય, મહારાજ શ્રી કાનમાં એક મંત્ર દઈ દે. અત્યારે પૂછીએ કે સંતોને અમે દીક્ષા લીધી ને ત્યારે સેજે આખો આમ ભરી બંદૂકીય દીક્ષા લેવાની હતી, એટલે માહોલ આખો તંગ હતો. પણ એમ છતાંય સેજે સંતોને લાંબા સમયથી દીક્ષાઓ નહોતી મળી એટલે બધા આતુર પણ હતા. 27માં, હા બાપુ. પછી સેજે સંતો આમ મોજમાં વાત કરતા હોય ને એટલે પૂછે કે મહારાજશ્રીએ શું કીધું કાનમાં, એટલે જે મંત્ર દીધો હોય કે આવડો આ મંત્ર દીધો હોય એમ. ત્રણ વખત મહારાજશ્રીએ મંત્ર ગુરુ મંત્ર આપે, એ ધ્યેયલક્ષી છે, એવું આપણે થવાનું છે એવું એ મંત્ર બતાવે છે. દરરોજ એમના જાપ કરવા જોઈએ, આપણા મંત્રનું અનુસંધાન રહીને આપણે એ પ્રમાણે સ્થિતિ થતી જાય. અત્યારે પણ પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી છે, આ ઉંમરે એ પૂજાની અંદર દરરોજ એ ગુરુ મંત્રની એક માળા એ ફેરવે છે. થોડા દિવસ પહેલાં એક આપણે શ્રીકૃષ્ણ સ્વામી વહેલા ઉઠી ગયા છે અને પૂજા કરતા હતા, તો લક્ષ્મીનારાયણ સ્વામી છે એ ગુરુ મંત્રની માળા કરતા હતા, એટલે એમની માળા પૂજા પૂરી થવાની હતી અને છેલ્લે માળા કરતા હતા. આટલા વર્ષો વિયા ગયા છતાં પણ એમને એ અનુસંધાન કે આ માળા મારે કાયમ ફેરવવાની છે, અને એ એમનામ પણ ન રહે. શરૂઆતમાં સંતોએ એવું ઘડતર કર્યું હોય, એવા બધાય વિચારો ને એવા સંકલ્પ કરાવ્યા હોય, ત્યારે એ આટલી ઉંમરે આટલું રહી શકે. અહીંયા નારણદાસ સ્વામી એમની વાત કરતા હતા, આપણે ગુરુ મંત્રની વાત કરતા હતા. પછી સંતોએ રમૂજમાં કરતા હોય ને વાત કહેતા હોય એટલે કે શું કીધું મહારાજશ્રીએ, તો એક અમારા રમૂજી સંત હતા એમણે એવું કહ્યું કે મહારાજશ્રીએ ત્રણ વખત એવું કહ્યું છે, હખણા રહેજો હખણા રહેજો હખણા રહેજો. કે ગુરુ મંત્રનો ભાવ એવો જ છે, પણ ઇન્ડિરેક્ટ ભાવ છે કે એ સ્થિતિ આવી જાય એટલે પછી અમને કોઈ દિવસ પ્રોબ્લેમ ન થાય, હખણારિયા જ કહેવાય એમ. અહીંયા યોગેશ્વરદાસ સ્વામી છે નારણદાસ સ્વામીને જવાબદારી સમજાવે છે કે આપણે સાધુ થયા એટલે ખૂબ મોટી જવાબદારી આપણા ઉપર છે. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે કે કાંડા ઘડિયાળ બગડે ને તો એક જ માણસનું દૈનિક જીવન છે એ ખોરવાય, પણ જો મોટા ટાવર છે એ બગડે તો એમને જોઈને ચાલનારા કેટલાય માણસો એમનું દૈનિક જીવન ખોરવાઈ જાય. માટે જવાબદારી ખૂબ મોટી છે. કપડાં બદલાવી લેવા એ નાનકડી ક્રિયા છે, પણ કપડાં બદલાવ્યા પછી જે જવાબદારી આવે છે એ આખા સમાજની જવાબદારી, પોતાની જવાબદારી અને પોતાના જીવનથી બીજાને પ્રેરણા આપવાની બહુ મોટી જવાબદારી છે. અને બહુ સાચી વાત છે, આજે સમાજની અંદર કોઈ પણ પોસ્ટ હોય તો એમના માટે કંઈક લાયકાત હોય, યોગ્યતાઓ હોય, એ પોસ્ટ એ જવાબદારીનું પ્રતીક છે. યોગ્ય વ્યક્તિ છે એ જ જવાબદારી નિભાવી શકે છે. સામાન્ય માણસ ક્યારે કલેક્ટર થઈ ન શકે, કલેક્ટર માટેની યોગ્યતા હોય અને પછી એ કલેક્ટર બને તો એમાં જિલ્લાનું હિત થાય. નહીંતર જે આવ્યા એને બેસાડી દીધા તો પછી જિલ્લાનું હિત ન થાય, અહિત થાય. કારણ કે એમને બિચારાને શું કરવાનું છે જવાબદારીની ખબર ન હોય. બે જવાબદાર વ્યક્તિ છે, એ જો ગમે એટલી મોટી પોસ્ટ ઉપર જાય તો એ પોસ્ટનું પતન જ થાય. રાઇટ પીપલ એટ ધ રાઇટ પ્લેસ ઓલવેઝ પ્રોગ્રેસ. સાચો માણસ એટલે કે યોગ્ય માણસ યોગ્ય જગ્યાએ અપોઇન્ટ થાય તો માણસનો પણ પ્રોગ્રેસ થાય અને સંસ્થાનો પણ પ્રોગ્રેસ થાય અને એ પોસ્ટ ઉપર એની જેટલી જવાબદારી હોય એનો પણ પ્રોગ્રેસ થાય. રાઇટ પીપલ એટ ધ રાઇટ પ્લેસ ઇટ્સ ઓલવેઝ પ્રોગ્રેસિવ મોડ. રોંગ પીપલ એટ ધ રાઇટ પ્લેસ, ખોટો માણસ સાચી જગ્યાએ આવી જાય તો શું થાય? તો કે તો ડિપ્રેશન થાય, ટેન્શન થાય. સંસ્થાને ટેન્શન, એ માણસને ટેન્શન અને એની પાછળ બધાને ટેન્શન. કારણ કે માણસ ખોટા અને જવાબદારી મોટી એટલે પ્રેશર એમના ઉપર આવે, ન એ નિર્ણય લઈ શકે અને બધાય બાકી બધાય છે એ ગૂંચવાય એટલે ડિપ્રેશન અને ટેન્શન આવે. રિગ્રેશન થાય, પ્રોગ્રેસ ન થાય, રિગ્રેશન થાય. પછી રાઇટ પીપલ એટ ધ રોંગ પ્લેસ, સાચો માણસ ઘણી વખત ખોટી જગ્યાએ આવી જાય તો શું થાય? તો કન્ફ્યુઝન થાય. કારણ કે સાચા માણસને કરવાનું શું, ખોટું જ કરવાનું? તો એને બિચારાને કન્ફ્યુઝન થાય કે ખોટું કરવું કે ન કરવું. દાખલા તરીકે ઘણી વખત ઈમાનદાર માણસ છે એ કોઈ પણ અધિકારી બને અને એના ઉપરી હોય એ એટલા બધા ઈમાનદાર ન હોય, બેઈમાન હોય, તો એ આને બિચારાને પ્રેશર કરતા હોય કે આટલા લઈ લેજે ને આટલા પતાવી દેજો. કે માણસ સાચો, ખોટું કરવું નથી, પણ ખોટી જગ્યાએ આવી ગયા એટલે એને કન્ફ્યુઝન જ થાય કાયમ કે કરવું કે ન કરવું, કરવું કે ન કરવું. કરે તોય લોસ અને ન કરે તો કન્ફ્યુઝન. રાઇટ પીપલ એટ ધ રોંગ પ્લેસ ઓલવેઝ કન્ફ્યુઝન. રોંગ પીપલ એટ ધ રોંગ પ્લેસ, ખોટો માણસ ખોટી જગ્યાએ હોય તો આમ જે કરવા ગ્રોથ જતો હોય એ સીધો જ દબોઈ નમ ડાઉન. ઓલવેઝ રિગ્રેશન, નોટ પ્રોગ્રેશન. અને રાઇટ પીપલ એટ ધ રાઇટ પ્લેસીસ, જાજા બધા સાચા વ્યક્તિઓ હોય, જાજી સાચી જગ્યા ઉપર હોય તો મલ્ટીપ્લાય થાય પ્રોગ્રેસનો, ગુણાકાર થાય. સાચા માણસો હોતા નથી પણ એમને ઘડવા પડે છે, બનાવવા પડે છે, એમના ઇન્ટેન્શનના આધાર ઉપર એમને પ્યોરિફાય કરવા પડે છે. સંતોએ એ જવાબદારીના આધાર ઉપર આપણે માત્ર સાધુ થઈ ગયા એટલે સાંસારિક જવાબદારીઓમાંથી છૂટી ગયા એવું નથી. સંસારની તો બહુ નાનકડી જવાબદારીમાંથી આપણે છૂટ્યા છીએ પણ સંપ્રદાયની, સમાજની, પોતાના આત્મકલ્યાણની એના કરતાં એ અનંત ગણી જવાબદારી માથે લીધી છે. ઘણી વખત સહેજે હરિભક્તો એમ કહે ને કે સાધુ થઈ ગયા એટલે તમારે કાંઈ ટેન્શન નહીં, કાંઈ જવાબદારી નહીં, કાંઈ કોઈ દિવસ વિચારવાનું નહીં. સ્વામી અમારે કેમ છેડા ભેળા થાય ને એ અમને ખબર પડે. વાત ખોટી નથી, જે જગ્યા ઉપર છીએ ત્યાં વાત સાચી છે, પણ એમના કરતાં એ વિશેષ જવાબદારી છે ને એ સંતોની છે. સંતો આવું શીખવાડે છે. નારણદાસ સ્વામીએ આગળ કહ્યું, યોગેશ્વરદાસ સ્વામીએ નારણદાસ સ્વામીને આગળ કહ્યું કે દીક્ષાનો સાચો અર્થ એવો છે કે શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદાઓ એનું શ્રદ્ધાપૂર્વક, સુરવીરતાપૂર્વક આખી જિંદગી પાલન કરવું, એ પ્રમાણે જ જીવનને રાખવું અને એ પ્રમાણે રહેવાની દ્રઢ પ્રતિજ્ઞા કરવી એનો અર્થ એટલે દીક્ષા છે. ભીષ્મ પિતાએ એક વખત આજીવન બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ એમણે આખી જિંદગી પાળ્યું. એવી જ રીતે આપણે મહારાજને પંચવર્તમાનની પ્રતિજ્ઞા લઈએ છીએ મહારાજની આગળ અને આખી જિંદગી પાળવા માટે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. સાધુ એટલે શું? યોગેશ્વર દાસ સ્વામી આગળ બીજી વ્યાખ્યા કરી કે જે પોતાનું અને બીજાનું મોક્ષ સાધી શકે એ સાધુ. બહુ સીધા સાદા શબ્દોમાં શિક્ષાપત્રી, મોટી શિક્ષાપત્રીમાં સતાનંદ સ્વામીએ વ્યાખ્યા કરી છે, સાધનોતી રાધનોતી સ્વપર કાર્યાણી ઇતિ સાધુ. જે પોતાના અને બીજાના કાર્યોને સિદ્ધ કરે, કલ્યાણરૂપી કાર્યને સિદ્ધ કરે એ સાધુ કહેવાય. અહીંયા પણ સ્વામીએ એવી જ વાત કરી કે પોતાનો અને બીજાનો મોક્ષ સિદ્ધ કરે એ સાધુ કહેવાય. ભગવાનનું કામ કરનાર સાચો સેવક એટલે સાધુ. સેવક જે હોય ને એ ક્યારેય દેહના સુખને ઈચ્છે નહીં. મારા પ્રભુ રાજી થાય એ પ્રમાણે, એમના ધ્યેય પ્રમાણે એ પોતાના જીવનને ઘસી નાખે, રાગ દ્વેષથી રહિત થઈએ તો ભગવાન રાજી થાય. આવી રીતે સ્વામીએ થોડીક શુભ સંકલ્પોની વાતો કરી. નાનદાસ સ્વામી આમ સ્થિર થઈને સાંભળે છે અને બધું ધારણ કરતા જાય છે. એટલે યોગેશ્વર દાસ સ્વામીને એમ થયું કે પ્રવાહ તો ઠેકાણે જાય છે, વાંધો નથી હો. કારણ કે આ સામે શ્રદ્ધાવાન મુમુક્ષુ હોય, જે રીતે ગ્રહણ કરતા હોય એ ભાવ દેખાય એટલે તરત સદગુરુને એમ થાય કે વાંધો નથી, સમજે છે, રાઈટ સેન્સમાં સમજે છે. એટલે યોગેશ્વર દાસ સ્વામીને આમ વધારે ઉમળકો આવ્યો. એને એમ થયું વાત કરી દઈએ અને એ સંકલ્પ કરી લે અને મનમાં મનમાં થઈ જાય એ તો બરાબર છે, પણ થોડું સાથે સાથે નિયમો પણ આપી દઈએ. એટલે કહ્યું કે સાધુરામ, એ તમને થોડાક નિયમ દેવા છે કે? એટલે નાનદાસ સ્વામી બંને હાથ જોડ્યા. નાનદાસ સ્વામી આજાન બાહુ હતા. આજાન બાહુ એટલે સ્વામી આમ ઊભા હોય અને બંને હાથ આમ સીધા હોય તો હાથો જ એટલા બધા લાંબા કે ગોઠણ સુધી આંબે, એમની આંગળીઓ છે એ ગોઠણ સુધી આંબી જાય એટલા લાંબા હાથ. આજાન બાહુ હોવું એ ખૂબ સારી નિશાની છે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, કે મહાપુરુષ હોય એવું કહેવાય છે. એટલે આપણે એ નારણદાસ સ્વામી નવા સાધુ થયા છે, 25 વર્ષની જુવાન ઉંમર, અને એમણે આમ સામે બેસીને હાથ જોડ્યા છે તો હાથ કેટલા બધા લાંબા થયા હશે. અતિ નમ્રતાપૂર્વક પોતાના હિતની વાત છે એટલે તત્પર થયા અને એમણે કહ્યું કે સ્વામી કયો, તમે જે નિયમ દેશો ને એ નિયમો આજીવન પાળીશ. સ્વામી એ તો થોડાક સમય માટે જ કહેતા હતા, પણ શ્રદ્ધાવાન મુમુક્ષુ છે એટલે એમણે એમ કહ્યું કે સ્વામી તમે જે નિયમ આપશો એ નિયમો આજીવન પાળીશ. યોગેશ્વર દાસ સ્વામી અતિ રાજી થઈ ગયા. એમણે 4 નિયમ આપ્યા. પહેલું નિયમ, ખાંડ સાકરમાંથી બનેલું કંઈ જમવું નહીં, એટલે ગળાનો નિયમ આપી દીધું. ખાંડ અને સાકર એમ કહેવાય છે, કેરી પછી બીજું એક હતું અને છેલ્લે રાંડ, 3 નામ દીધા છે. આ રાઈટ, કેરી ખાંડ અને રાંડ આ ત્યાગીના વેરી એવું કંઈક કહે છે. રાંડ ખાંડ અને કેરી આ 3 ત્યાગીના વેરી. એટલે યોગેશ્વર દાસ સ્વામી એવું કહ્યું કે ખાંડ ન ખાવી, સાકર ન ખાવી. બીજું નિયમ એવું આપ્યું કે 12 મહિનાની 12 એકાદશીઓ જે આવે, બધી જ એકાદશીઓ, એના નકોરડા ઉપવાસ કરવા, એટલે કંઈ જમવું નહીં, ફરાળ કે ફ્રૂટ એવું કંઈ જમવું નહીં, પાણી પી અને એકાદશીના નકોરડા ઉપવાસ કરવા. ત્રીજું નિયમ એવું આપ્યું કથા વાર્તા ધૂન કીર્તન નિત્ય નિયમ કર્યા પછી, એટલે સાંજે સ્વાભાવિક ચેષ્ટાને નિત્ય નિયમ પઢણીયું થઈ જાય ત્યાર પછી દરરોજ રાત્રિના 11 વાગ્યા સુધી સત્સંગના ગ્રંથો વાંચવા કા માળા ફેરવીને ભજન કરવું. ટૂંકમાં 11 વાગ્યા પહેલાં સૂવું નહીં, આપણા નિયમ પ્રમાણે 11 વાગ્યા સુધી વાંચવું. એ સમયમાં સંતોને બપોરે સૂવાનો રિવાજ નહોતો, એટલે બપોરે સૂતા ન હોય, સાંજે સહેજે વહેલા સૂઈ જતા હોય. એ અનુસંધાનમાં કદાચ યોગેશ્વરદાસ સ્વામીએ આ નિયમ આપ્યો હશે કે રાત્રે 11 વાગ્યા પછી સૂવું. અને ચોથો નિયમ કે ગામડાઓમાં જ્યારે ફરવા જઈએ ત્યારે ગાડામાં બેસવું નહીં, ચાલીને જ ગામડા ફરવા, અને જાત મહેનતથી સેવા કાર્યો કરતા રહેવા. આવી રીતે સ્વામીએ 4 નિયમ યોગેશ્વરદાસ સ્વામીએ નારણદાસ સ્વામીને આપ્યા. કેવું એ સંતો ધ્યાન રાખતા હશે. આ બધાય નિયમો આપવા, નિયમો લેવા, એ આપણે આપણને કોઈક આપે છે ને આપણે લઈએ છીએ ને આપણે પૂરા કરીએ છીએ, કંઈ વિશેષ ક્યારેક દેખાતો નથી હોતો. ચાતુર્માસ પૂર્ણ થઈ ગયો, ચાતુર્માસના નિયમો પણ પૂરા થઈ ગયા. હલો, થઈ ગયા ને કે બાકી રહી ગયા? ચાતુર્માસ પૂર્ણ થઈ ગયો, ચાતુર્માસના નિયમો પૂરા થઈ ગયા, પણ એ ચાતુર્માસના નિયમમાં આપણે કેટલો પ્રોગ્રેસ કર્યો એ આપણને દેખાય. એમ સંતો ક્યારેક આપણને જે નિયમ આપતા હોય એ નિયમનો શું અર્થ છે, શા માટે આપવામાં આવ્યું છે, એ નિયમને પાલન કરી અને પછી મારે શું ફળ લેવાનું છે, એ પણ જો સમજાઈ જાય તો એ નિયમ છે એ વધારે સાર્થક થાય. ભલે આપણે મૂઢ પાવે કરીએ છીએ, ખૂબ સારી વાત છે, એનાથી જે લાભ થવાનો છે થાય જ છે, એવું નથી કે નથી થતો, પણ જો એ સમજીને કરીએ તો વધારે વિશેષ લાભ થાય. કદાચ આપણને ન સમજાય તો એ સંતોને સમજાતું હોય, કારણ કે જેમને નિયમ આપ્યા હોય ને એમને ખબર હોય કે અત્યારે એમની આ અવસ્થા છે ને આ લેવલે છે, એટલે અહીંયાથી અમને એક સ્ટેપ આગળ વધારવા છે, એટલે નેક્સ્ટ સ્ટેપ ઉપર આ પહોંચે એવું આ એક નિયમ છે, આટલું કરશે એટલે નેક્સ્ટ સ્ટેપ ઉપર પહોંચી જશે. ઘણી વખત આપણને કશો વિશેષ ન દેખાતો હોય પણ આપણી આધ્યાત્મિક સાધનાની અંદર એમને એ દેખાતું હોય તો એમને પાસેથી પૂછી લેવું, જાણી લેવું અને આપણે એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરવો. યોગેશ્વરદાસ સ્વામીએ નારણદાસ સ્વામીને આ બધા નિયમો આપ્યા. શરૂઆતના સ્ટેજની અંદર પ્રારંભિક અવસ્થામાં આ બધા જ નિયમો દ્રઢતાપૂર્વક પાલન કર્યા. નારણદાસ સ્વામીએ એમ કહ્યું હું આજીવન પાલન કરીશ, અને સ્વામી જ્યાં સુધી જીવા ત્યાં સુધી આ બધા જ નિયમોનું એમણે પાલન કર્યું. યોગેશ્વરદાસ સ્વામી પણ એવા જ સ્વધર્મનિષ્ઠ અને મહારાજના વચનામૃતના અભ્યાસી ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર અને ગુણાતીતાનંદ સ્વામીની ટ્રેનિંગમાંથી પસાર થયા હતા, એટલે એ ટ્રેનિંગ પ્રમાણે નારણદાસ સ્વામી એ પરંપરાને અનુરૂપ નારણદાસ સ્વામીને ટ્રેન કરતા હતા. એમાં ખાંડનો નિયમ આપ્યો કે ગળ્યું ન જમવું, એ રસના ઇન્દ્રિયને જીતવા માટે નિયમ હતો. મહારાજે વચનામૃતમાં ત્યાગીઓ માટે એવું કહ્યું કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષત, કે બધી જ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, બધી ઇન્દ્રિયોને જીતવી, પણ રસના ઇન્દ્રિય એટલે કે સ્વાદ ઇન્દ્રિય એમને વિશેષે કરીને જીતવી, કારણ કે સ્વાદ ઇન્દ્રિયના આધાર ઉપર શરીરનું પોષણ થાય છે, અને શરીરના પોષણ માટે જેટલી જરૂરિયાત હોય એના કરતાં વધારે જો રસ, એના કરતાં વધારે જો અન્ન એ શરીરની અંદર રહે તો એ વિકૃતિનું સર્જન કરે, એ દોષોનું સર્જન કરે, એટલે સાધુ છે એ નિર્દોષ ન રહે. સાધુની નિર્દોષતા કાયમ રહે એને ઇન્દ્રિયો નિગ્રહ કરવામાં સહેલું પડે, આત્મારૂપ થવામાં સહેલું પડે, એટલા માટે આ સંતોએ અને મહારાજે પણ શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે રસનાતુ વિશેષતઃ સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ, એટલે દેહાભિમાનને માર પડે. એકાદશીના નકોરડા ઉપવાસ એ પણ ભગવાનને રાજી કરવા માટેના 11 ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને એકાદશી કરવી એવું મહારાજે વ્રત કહ્યું છે. એ પ્રમાણે ખાલી ઉપવાસ કરવા એટલે આપણે કંઈ જમવું નહીં એવું નહીં, મહારાજે કહ્યું કે ઢોર લાંઘણ કરવું નહીં, એમ મહારાજે ના પાડી છે. મનમાં વિષયોનું ચિંતન કરીએ અને 12 વિષયથી દૂર રહીએ એમ નહીં, પણ 11 ઇન્દ્રિયોને, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 જણાને ભગવાનની મૂર્તિમાં જોડી દેવા અને એમને કોઈ પણ વિષય ભોગ તરફ એ દિવસે ન જવા દેવા, એ સાચો એકાદશીનો ઉપવાસ છે. એવા ઉપવાસ માટે નારણદાસ સ્વામી એમને બીજું નિયમ આપ્યો, કથા વાર્તા ધૂન કીર્તન થયા પછી 11 વાગ્યા સુધી જાગવું, એ પણ દેહાભિમાનને માર પડે, એવું દિવસે સૂતા ન હોય, આખો દિવસ શારીરિક શ્રમની સેવાઓ હોય, અને પછી રાત્રે પાછું વાંચતા વાંચતા ઝોલા ન ખાવા, અને વહેલું સુઈ જવાની ઈચ્છા તો થાય થાક્યા હોય એટલે, પણ નિયમ છે 11 વાગ્યા સુધી જાગવું, તો હાલતા ચાલતા ટેલતા ટેલતા માળા ફેરવીએ અને પછી આરામ કરવા જઈએ, તો એટલું દેહાભિમાન ઘસાય. ગામડામાં ફરવા જવું ત્યારે ચાલીને જવું, ગાડામાં બેસવું નહીં, એટલે એ પણ દેહાભિમાનને ઘસવા માટે છે. દેહાભિમાન દૂર થાય તો આત્માભિમાન વધે. દેહાભિમાનમાં વૃત્તિઓ જ્યાં સુધી છે, દેહમાં શરીરમાં આપણી વૃત્તિઓ લાગેલી છે ત્યાં સુધી આત્માને વિશે વૃત્તિઓ જતી નથી, મોક્ષને વિશે જતી નથી, લક્ષ્યમાં વૃત્તિઓ સ્થિર થતી નથી, એમ ધારીને આ સંતોએ નારણદાસ સ્વામીના જીવન ઘડતર માટે આવા 4 નિયમ આપ્યા. છેલ્લે સ્વામીને ડૉક્ટરોએ એવું કહેલું કે શરીરને અનુકૂળ હોય એટલા માટે અમુક દવા આપેલી, એમાં દૂધ, ઘી અને ખાંડ આ 3ના નિયમોમાં સ્વામીએ બાલમુકુંદાસ સ્વામીની આજ્ઞાથી એમાં થોડીક છૂટ લીધેલી, બાકી આખી જિંદગી સુધી એમણે આ નિયમો છે એ પાડ્યા છે, અને એ માત્ર દવા પૂરતા જ. એનો એક પ્રસંગ છે, કારણ કે નિયમ ધારણ કરી લેવું એ બહુ સહેલું છે, પણ નિયમને આજીવન પાલન કરવું એ ખૂબ કઠણ છે. શારીરિક અવસ્થાઓ ક્યારેક બીજી રીતની થઈ જાય ત્યારે વિવેક પણ રાખવો જોઈએ. અને ઘણી વખત આપણે નિયમ આપે એટલે નિયમ લઈ લઈએ અને વળી પાછા નિયમ મૂકી પણ દઈએ. એક હરિભગતને ત્યાં સંતો પધરામણી ગયા, એમને ગુટકાનું વ્યસન હતું, એટલે સંતોએ સજે પાણી મૂકીને એમ કહ્યું, ભગત આજથી ગુટકા મૂકો, એટલે તરત એમને ગુટકા મૂકી દીધા. સારું સ્વામી તમે કીધું એટલે મૂક્યા આપણે. એટલે બાજુમાં એના સગા સંબંધીઓ હતા ને, એમણે કહ્યું કે સ્વામી ક્યાં સુધી એમ તો પૂછો, કે જેવા તમે જશો એટલે તરત વળી પાછા ચાલુ કરી દેશે. આગળ બધાએ સંતોએ ઘણી વખત પાણી મૂકાવ્યું હોય એટલે સ્વામી અમને અનુભવ છે કે ઘણા બધાના પાણી મૂકી આપ્યા છે એમણે, પણ વળી પાછા સંતો જાય એટલે તરત ચાલુ થઈ જાય. કે એટલે સંતોએ પૂછ્યું, હે ભગત એવું કરો છો? તો કે કોઈ સંતો નારાજ ન થાય ને, આપણે પાણી ન મૂકીએ તો સંતોને એમ થાય કે આને ગુટકા ન મૂક્યા, કે અને મૂકી દઈએ તો સંતો રાજી થાય, હાલો એને એમ થાય કે અમારા વચને મૂકી દીધું એમ. પછી કાંઈ સંતો પૂછવા આવવાના તો હોય નહીં કે તમે શું કરો છો ને શું નથી કરતા, કે એટલે બધાએ સંતો રાજી રહીએ આપણે પાણી મૂકી દઈએ. એટલે આવા નિયમથી કાંઈ ફરક પડે નહીં. આખી જિંદગી પાલન કરવું એ કઠણ છે. નારણદાસ સ્વામીને ખાસ કરી અને આમાં જે નિસ્વાદી વર્તમાન હતો એમના પર ખૂબ સારી ગ્રીપ, એના પર ખૂબ કંટ્રોલ હતો, કડકપણે નિસ્વાદી વર્તમાનનું પાલન કરતા. વૃદ્ધાવસ્થામાં સ્વામીને આંખે થોડો મોતિયો આવી ગયો, અને મોતિયાનું ઓપરેશન કરાવેલું. એ વખતે ડૉક્ટરે દવામાં જે કંઈ આપ્યું હશે એમાં ખોરાકમાં શીરા સાથે ખાવાનું કહેલું કે શીરો લઈ અને પછી આ દવા લેવી એટલે ગરમ નહીં પડે કે અથવા તો પચાવી શકે એવી થઈ જાય. એટલે સ્વામીની સેવામાં જે સંત હતા એ કાયમ થોડો શીરો એ દવા ચાલતી હતી ત્યાં સુધી બનાવી દેતા. એમાં એક વખત એ સંતે શીરો શેકવા માટે ઘી મૂક્યું, એમાં સહેજ તજ નાખ્યા, લવિંગ નાખ્યા, શીરો શેકી અને પછી પાણી નાખી, ખાંડ નાખી અને તૈયાર થઈ ગયો એટલે સહેજ એલચીનો પાવડર છે એ નાખ્યો. ઠાકોરજીને ધરાવી પછી નારાયણદાસ સ્વામી જમવા બેઠા, એમને શીરો પીરશો. સ્વામી એક કોળીઓ જીમ્યા એટલે ખબર પડી ગઈ કે આજે શીરામાં કંઈક ફરક પડી ગયો છે. એલચીની સુગંધ આવી, તજ લવિંગની સુગંધ આવી. એટલે સ્વામીએ સહેજ આમ માથું ઊંચું કરી પીરસનારા સેવકને કહ્યું કે ડૉક્ટરે શીરાની હારે દવા ખાવાની કીધી છે, એલચીવાળા શીરાની સાથે નથી કીધી. કેટલા સજાગ! વૃદ્ધાવસ્થા આવી ગઈ, નાનપણમાં જે નિયમ લીધેલું છે અત્યારે એમાં બાલમુકુંદાસ સ્વામીની આજ્ઞાથી એમણે થોડી છૂટછાટ લીધી, એ જરૂર હતી, ડૉક્ટરે કહ્યું હતું એટલા પૂરતી, પણ એમાંય વધારે ન થઈ જાય. અને આપણે તો છૂટ લઈએ એટલે બધું મૂકી દઈએ, બધું મૂકીએ અને કરીએ તો બધું કરીએ. એટલે ઘણા બધા કે કરવું તો પરફેક્ટ કરવું, એમ નહીતર ન કરવું. એ એક સિદ્ધાંત સારો છે, પરફેક્ટ કરવું ખોટું નથી, પણ સમય અને સંજોગ વિવેકના આધારે એમાં થોડું પ્લસ માઇનસ થાય. પણ એ વિવેક સતત જાગ્રત હોય. સ્વામીને કેટલું અનુસંધાન કે શીરામાં એલચીની જરૂર નથી, ઘી છે એની જેટલી જરૂર હોય એટલી જ માત્રામાં, બીજા બધા મસાલાની જરૂર ન હોય તો એ ન નખાય. સેવક છે સમજી ગયા. બીજે દિવસે નોર્મલ શીરો એ કર્યો. એક બીજો પ્રસંગ એવો બન્યો, પછી તો સ્વામી સાજા થઈ ગયા, શીરો બંધ થઈ ગયો, પણ સ્વામીનું કાયમીનું ભોજન બાજરાનો રોટલો અને શાક હોય આ સ્વામીનું કાયમીનું ભોજન. એમાં છેલ્લી અવસ્થામાં સહેજ રોટલાની અંદર ઘી એ સંતો છે એ નાખતા હોય એટલે ઘીથી ચોપડી અને રોટલો છે ઠાકોરજીના થાળમાં ધરાવાય. પછી ધીરે ધીરે ઘીનો ભાગ છે એ થોડો વધતો ગયો એટલે વળી સ્વામીએ ફરીવાર ટકોર કરી. સ્વામી કહે કે રોટલામાં ઘી છે ને એ ઠાકોરજીને રોટલો ધરાવવાનો હોય એટલે કોરો ન ધરાવાય, એટલા માટે સહેજ કેવા પૂરતું ઘી છે એ ચોપડવું હોય, પણ ઘી વધી જાય એ બરાબર નહીં. કે બીજું વૃદ્ધાવસ્થા છે એટલે ઘી પચે પણ નહીં અને આપણી રુચિ પણ નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે હું ગમે એવો બીમાર થયો હોઉં તો પણ મને ઘીવાળી લાપસી છે એ ભાવે નહીં. આ એ સંતોના ઘડતર, આવું નિસ્વાદી વર્તમાન એ નારાયણદાસ સ્વામી એમણે વૃદ્ધાવસ્થા સુધી એમણે જાળવી રાખ્યું, સંતોને ટકોર કરી રાખી. કેટલું અનુસંધાનપૂર્વક જીવ્યા હશે! આપણને તો ક્યારેક ઘણી વખત ખબર પણ ન હોય કે આપણને શું નિયમ આપ્યું તેઓ. સંતો પૂછે, ભગત ઓલું નિયમ પાળો છો ને, સમય કયું નિયમ? બહુ આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછીએ ત્યારે સંતોને એમ થાય કે ખોટું અપાઈ ગયું કે. પણ નારાયણદાસ સ્વામી કેટલા સજાગ સંતો છે, કેટલા જાગૃત સંતો છે કે એમણે જે નિયમ શરૂઆતની અંદર યોગેશ્વરદાસ સ્વામી આપ્યા એ નિયમ છેલ્લે સુધી રાખ્યા. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આવી રીતે જે જીવન જીવવું ને એ સર્વશ્રેષ્ઠ છે. આવી ક્રિયા, દેહ અને ઇન્દ્રિયોને દબાવીને વર્તવાની ક્રિયા, મન પ્રમાણે, મનને ગમે એ પ્રમાણે નહીં પણ ભગવાનને ગમે એ પ્રમાણે, સંતોને ગમે એ પ્રમાણે, એમણે જે ઈચ્છા કરી છે એ પ્રમાણે, એમની અનુવૃત્તિ પ્રમાણે, એમને જે નિયમો આપ્યા છે એ પ્રમાણે મારે મારા જીવનને રાખવું, અને એવી રીતે જે જીવન રાખે છે એ જીવન દેવતાઓ કરતાં પણ શ્રેષ્ઠ જીવન છે એવું મહારાજે કહ્યું. મન, ઇન્દ્રિયો, અંતઃકરણ એમને દાબીને જે વર્તે છે એ દેવ અને મનુષ્ય કરતાં અધિક છે એવું મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં કહ્યું છે. કેમ? તો મહારાજે એમાં કારણ કહ્યું છે કે દેવતાઓને વિશે પણ આવી ક્રિયા જોવા ન મળે, કારણ કે એ પણ જે ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ એમાં રાગનું પોષણ થાય છે, એમાં શરીરનું પોષણ થાય છે, મન અને ઇન્દ્રિયો આનંદ અનુભવે એવું જ એ કરે છે. જ્યારે ભગવાનના આવા સંત છે એ મન અને ઇન્દ્રિયોને આનંદ થાય એમ નહીં, એ ઇન્દ્રિયારામ નથી પણ એ આત્મારામ છે, એ પરમાત્માને અને પોતાના જીવાત્માને આનંદ થાય અને શાશ્વત આનંદ થાય એ પ્રમાણે એ રહે છે. એટલે જગતના વિષયોમાં પોતાના ઇન્દ્રિયોને સુખ નહીં મનાવીને ભગવાનના સુખે એ સુખ મનાવે છે, એટલે ઇન્દ્રિયોની ક્રિયાને એ દાબીને વર્તે છે, એટલા માટે દેવતાઓ કરતાં પણ એ અધિક છે. આવા સંતો, આવું જીવન, મુક્તાનંદ સ્વામીએ એટલા માટે એવું લખ્યું છે કે આવું જે જીવન જીવનારા સંત છે ને એ કદાચ કોઈ પરચો ન આપે તો પણ એ શ્રેષ્ઠ છે, એટલા માટે કે કલ્યાણ પોતાનું કલ્યાણ કરી શકે એવા છે અને બીજાનું પણ કલ્યાણ એના થકી થાય. મહારાજે તો એક વચનામૃતમાં એટલે કીધું કે પરચો તો છે ને ભૂતય આપે છે કે નહીં. હવે અવગતિએ ગયેલા જીવ પણ પરચો આપી શકવા માટે સમર્થ છે, એટલે પરચામાં મહાનતા નથી, અને આપણે બધા પરચાના આધારે મહાનતા માનતા હોઈએ છીએ, પણ પરચા કરતાંય આવું જીવન જીવવું એ મહાનતા છે. નારાયણદાસ સ્વામી, ગુણાતીત સંત પરંપરા, એમાં પરચા કરતાં આવા જીવનને મહત્વ અપાયું છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ એ પરંપરા એ પ્રમાણેના જીવન, જીવનની રીતિ એ આપણને પ્રાપ્ત થઈ છે, મહારાજ આપણને એ પ્રમાણે વિશેષ વર્તવાનું બળ આપે એ એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.